માલ તો કૃષ્ણ ભગવાન એટલો બધો આપે તમારી સમજાઈ માં જેવું હોય દાદા એનું એનું થર્મામી કહેશો સાહેબ સમજી દે થર્મ છે સાહેબ સમજે એમની દશા એ તો વાસી દેવી જગ્યા ગયેલા કેવી કેવી કૃષ્ણ કૃષ્ણ આપડે વાંધો નહીં ઉતરવાદા પૂછે છે આપડે કવિ છે દાદા પૂછે છે કે આપણે કોઈ કહ્યું છે ને આપણે કર્મવિધિમાં પેકિંગ ન જોતા એના શુદ્ધાત્માને દિવ્ય ચક્ષુથી જોજો તો દિવ્ય ચક્ષુ શું છે એ ચક્ષુ તમને પહેલે જ્ઞાન આપું છું બધા જ્ઞાન આપું છું ત્યારે તમને કહું છું દાદા બુદ્ધિ તો નફો થતો દેખાડે એ બુદ્ધિ નહી આ તો સમ્યક બુદ્ધિ સમ્યક બુદ્ધિ સમ્યક બુદ્ધિ સમ્યક બુદ્ધિ ની આંખે જે જોવું એટલે તમને તરત જ ખ્યાલ આવે કે નહીં અંદર સિદ્ધાત્મા ફ્રેશ કારણ કે ખરો બુદ્ધિથી તમને સમજાઈ ગયું આ આ થતે વાંચી દેખાય તું અને આ વખતે નહીં દેખાતું બેદાર પડી ગયા આત્મા જાતે કરતો નથી એટલે આવા કઈ સંસારમાં તમને મોકલી લઈ જવા માટે આત્મા તો એનો ભાગ જ પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા તમને નિરંતર મોકલી લઈ જવા માટે ચેતે કર્યા નિરંતર ચેતે મૂળ આત્મા છે પણ અત્યારે પ્રજ્ઞા ગણાય મૂળ આત્મા આવું કોઈ હોય નથી બરોબર ને ક્યાં મુક્તિ રહી જાય ત્યારે પ્રજ્ઞા આત્મા પાસે અતિ રહીને સ્થિર થઈ જાય એનું કામ પૂરું થઈ ગયું આ પ્રજ્ઞા ના હોય દરેક જીવમાં પ્રજ્ઞા હોય શકે નહીં પ્રજ્ઞા એ જ્ઞાની પુરુષ જયારે પોતાનું સ્વરૂપ જાગ્રત કરી આપે ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય અને ના જાગ્રત કરી આપે જીવ માત્ર ને પ્રજ્ઞા ના હોય તો અજ્ઞા તો હોય અજ્ઞા એ બુદ્ધિ થોડી ઓછી વચ્ચે જાનવર ભાઈ થોડી હોય જાનવર ભાઈ ગાય ગાય ઉભી હોય અને આપણા વડોદરા શહેરમાં સાથે આવડું વાહનમાં કંઈક નાખવા આવ્યા હોય ટીંગો ભોલેલી કે એવું બધું કંઈક નાખવા આવીએ નહીં તો ગાય ત્યાંથી સમજી જાય દોડતી આવે ને હવે આપણે બોલાવી બૂમ પાડી ના પડે હવે કોણ સમજાવે છે બુદ્ધિ તો સમજો ને પછી એની બુદ્ધિ બધી લિમિટેડ હોય મનુષ્ય સિવાય બીજા બધાની બુદ્ધિ લિમિટેડ હોય છે અને મનુષ્ય અનલિમિટેડ એટલે એ ગાયડા નાખવાનું આપણે લાવીએ નહીં અને એક હાથે પાછળ લાકડી અંતરી રાખી હોય એ દેહી ને જ જીવે. મારે પેલા કેમ બોલતા પછી મારે બોલવું ના પડે. એટલે ગાય લાકડી જોઈને પછી આપડે લાકડી અંધાઈ રહી કે નહીં તે જાણે કે લાકડી લઈને આવે છે અહીંયા આવે ને પછી આપડે લાકડી નાખી દઈએ તો આવે. જાગ્રત બહુ રહે નહી આવતા પેલા નાખે તે રાખી હોય બીજા પારકા સંસાર ગમે ત્યાં ખેત મચારી થાય સૂક્ષ્મ ચરી ખાય એ શું દાદા? સૂક્ષ્મતમ ના કરી સૂક્ષ્મતર ચરી ખાય શું? આપણે સંસાર ચલાવવા પૂરતો આપણે જે કઈ બુદ્ધિ વાપરીએ એ બધી અજ્ઞાત કહેવાય ને. દાદા સંસાર ચલાવવા પ્રત્યે જે બધી બુદ્ધિ ચલાવીએ એ બધી અજ્ઞા કહેવાય ને. એ અજ્ઞા કહેવાય. સ્વભાવ શું છે કે સંસારમાંથી નીકળવા રહે ભાઈ તમે ટોપ ઉપર ની વસ્તુ નિકાલ કરી આલે બધું તમને સંસાર ની બધી વસ્તુ સંકેત કરી આલે પણ નીકળવાના છે ભાઈ નીકળવાનું આવ્યું એટલે ઊંધે તો તે નાખી દે પ્રજ્ઞા હેલ્પ કરે એમ મોકલે ના જવા દે પ્રજ્ઞા પેલી બધું ખેંચાય ખેંચ ખેંચાય ખેંચ ચાલ દાદા આ જે અજ્ઞાન ને પ્રજ્ઞા ની જે ખેંચાણ ચાલે એમાં પ્રજ્ઞા જે પુણ્યશાળી હોય એની જીતી જાય ને? ના એ તો પ્રજ્ઞા જ જીતી જાય. પ્રજ્ઞા જ જીતી જાય. હવે પ્રજ્ઞા જ છે કારણ કે દાદા એ આપેલું જ્ઞાન એ બુદ્ધિના પ્રગટ ભાગી નાખે એટલે અપંગ બનાવે છે બુદ્ધિ ને અને પીલી તો મજબૂત કેસે છે એવા ચોક્કસ ને લોકો મને પૂછે દાદા મને આત્મા નો અનુભવ થશે તો રોજ થાય છે એને પણ બીજો કયો કરવો હશે જ્યાં દફુ મારીએ ત્યારે થાય હે ને દફુ મારીએ. દાદા પુષ્પાબેન કે છે અજ્ઞા પણ તૂટેલા પગે ખેંચ ખેંચ કરે રાખે છે. અજ્ઞા તૂટેલા પગે પણ જોર જોર બહુ કરે રાખે છે. એ તો આ પગનું કામ જ એવું અપન થાય એટલે વધારે ઉછાળો મારે. હા વધારે ઉછાળો. હવે કેવું ને, હવે અપન થઈ બેસ્ટ ઉપકાર કર્યા તમારી પર, હવે બેસ્ટ છે બઉ. દાદા આ જયારે નિકાલી બધી વિચારો ને બધું આવે છે ત્યારે સફોકેશન થાય છે, ત્યારે ગુમરામણ થાય છે, ત્યારે અજ્ઞા ઉછાળા મારતી હોય છે. એટલે થાય સફોકેશન. મને એવું બધું થયેલું હોય ને તો ઉઠાય અમારે. બધા બુદ્ધિ વિચારા મારા મેં તો બુદ્ધિ ને ડોલર આપવા દે હતી દાદા ને ડેરા સાહેબ. તમે બુદ્ધિ આપવા દે દાદા, 25-50 આપીએ કો આપીએ બધું. અને અમારે તમને વકાઈ વકાઈ કરવા હોય, કારણ કે શ્રીમદ રાજચંદ્ર લખ્યું કે જ્ઞાની પુરુષ ને તનથી મનથી અને ધનથી જ્યાંથી સંપૂર્ણ સેવા કરવા અર્પણપૂર્વક અર્પણતાપૂર્વક કરવા સેવા નહીં કરવામાં આવે ત્યાંથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય છે. ત્યારે કોઈ પૂછ્યું કે સાહેબ જ્ઞાની પુરુષને તમે બધું અર્પણ જ કરીએ છીએ અને ધન તો એ લેતા નથી, લેતા નથી પણ એ કહે કે જા ખાડા મેં છે લખી દીધો તારો લોક છોડવા માટે કે શું કે છે ખાડમ ના દેખે કે તો હારી દીધા એને ખાડ કહો ના. એમાં એમને કઈ દુશ્મત નથી એમાં, કારણ કે કોઈ ચીજ ની માલકી ધરાવતા નથી, દેશ ની માલકી ધરાવતા નથી. એમનું કઈ હિતકારી કારણ છે, તારું હિત અને બીજા લોકો હિત જોઈ કામ કરતા હશે માટે તારી પણ હોય સરપ્રસ્ત ના કે સરપ્રસ્ત ના હોય તો આપવું એ ગુનો છે. આ બીજા બીજા $1,00,000 લખાવા તૈયાર થાય કે ના પાડી રામમોહન ₹20,000 આપવા તૈયાર થાય તો ના પાડી. બીજા કોઈ પુરાવા છે ને? હા લલિત ને ભાઈ ના પાડે ભાઈ બધું આવતો રહે નહીં તો અમે બોર ના કરે તો પછી એ ગરબી આપી જાય ના કર્યું તો અહીં નાખવાની જરૂર નહીં. એ તો સરપ્લસ હોય તો અને સરપ્લસ રવા દેવો એ ગુનો છે. તમારું યસ હો હરી વાત સરપ્લસ છે એમ કેમ ખબર પડે દાદા? ભારતીબેન પૂછે છે, ભારતીબેન પૂછે છે સરપ્લસ હોય કેમ ખબર પડે? આપડો પગ, આપડો પગ નાના તરફે છે તો સરપ્લસ હશે. આપડો પગ નાના તરફે નહીં હોય ત્યારે સરપ્લસ નહીં હોય. ના સમજાવ્યું દાદા, જરા કોડ પાડીને સમજાવો. અમારે શશિકા સમજાવશે. અમારું બ્લડ છે ને એ બધા ખેતર નું છે, 4-5 પેઢી ખેતી. દાદા એ સમજાવેલું સરપ્લસ શું છે પેલા ગયા વર્ષે આવેલું છે. એમ કે તમે જે કુટુંબમાં જન્મ્યા એ કુટુંબમાં જન્મતી વખતે જે તમારી જાળવ જાળવાની હતી એ રીતે રિક્વાયર બરાબર સમજ નથી પડી 100%. દાદા હજી સમજણ નથી પડી બરાબર. સતલસ તેને કહેવાય. $7,000 પડ્યા હોય બેંકમાં તો, અને કોઈ જગ્યાએ 1,00,000 રૂપિયાનું સોનું પડ્યું હોય તો સરપ્લસ હોય ત્યાં આપણું ચીત હોય. આત્મામાં ચીત લાવવા માટે કોઈ જગ્યાએ સરપ્લસ ના રાખવું, જેથી કરી બહાર ચીત રહ્યા પડશે. અને ભય છે ખોટો છે, ભાઈ કેવું રાખી દઈશું મને કામ લાગશે. કોઈ પણ માણસ એમ કે હું રાખી દઈશું મને કામ લાગશે, ડેન્જર છે. રાખી મળી છે એ જુદી વસ્તુ છે, અને રહી જાય એ જુદી વસ્તુ. રાખી મળી છે લોભ છે બરાબર, અને રહી જાય એ લોભ. દાદા 60,000 થી નહીં હોય, 60,000 ડોલર હોય અને આપણે 100,000 નું સોનું લેવા જઈએ, એને કહેવાય કે આપણો મન સતલસ માં છે? અને 60,000 ડોલર હોય અને આપણે 60,000 નું સોનું લેવા જોઈએ તો એ બરાબર કહેવાય? એ સમજ જ પડતી શું પછી? એવું પોતાની વાત નહીં, પોતાની કઈ વાત કરી? શોધા કે 60,000 ડોલર હોય આપણી પાસે બેંકમાં, અને એક બાજુ 1,00,000 રૂપિયાનું સોનું હોય, સોનું તો સોનામાં ચીજ આપણું વધારે હોય, વધારે હોય છે. એટલે એટલે એ કાઢી નાખવા જેવું, જો ચીજ આપણું રે એ કાઢી નાખવા જેવું. કેમ વાઈફ માં લઈ રહે તું કે એના કરે પેલું જરૂરિયાત? ચીજ આત્મામાં રાખવા માટે બધી જગ્યાએ ચીજ ઉઠી જવું જોઈએ. આવી કહીશું ના આવી કહીશું ભાઈ ભાઈ રાખવું ના ભાઈ કોને હવે જે ભય રાખે તેને જ ભય આવે છે. દાદા નું જ્ઞાન મળ્યા પછી જે ભય રાખે છે તેને જ ભય આયનું ભો રહે છે. પછી હું કહું છું ગરજો તું રાખશો તેથી આવ્યા. દાદા જ્ઞાન મળે છે પછી દુઃખ જ ના હોય. પ્રકૃતિ સ્વભાવ એને હેરાન કરે. પ્રકૃતિ સ્વભાવ એટલે શ્રીમદ વ્યાસજીને કહ્યું લોભ છોડવા માટે આ જ્ઞાનીપુષને લખી બાકી એમને લખી દાદા. એવું છે ને કે આપની પ્રથામાં આ છોકરીઓ માટે સોનું ભેગું કરીએ છીએ એ લોકોને લગ્નમાં આપવા માટે, એ લોક કહેવાય કે શું કહેવાય? ના એ તો વ્યવહાર છે ને, વ્યવહાર પણ સોનાનો હદ હોય, લિમિટ હોય, લિમિટ હોય. એ ગરીબ માણસો 100 તોલા 50 તોલા ગાલતા હોય તો આપણે 100 સુધી હોય, 1,000 ના હોય. એવી રીતે બધે બધી જ વસ્તુમાં લિમિટ હોવી જોઈએ ને, સોનામાં ઘરોમાં બધામાં લિમિટ તો હોય જ છે. લિમિટ અનલિમિટેડ હોય જ નહીં, લિમિટ બધે હોય જ છે. અને કેટલીક જગ્યાએ તો એવો એવો આપણા છે માસમાં પેલી છોકરી કહે છે મારે પપ્પાજી હોવું બિલકુલ જોઈએ. પપ્પાજી કહેતા ત્યારે શું તો દેખાય કહેવાય પપ્પાજી છે આપણા માસમાં જ. ભગવાન શ્રી રહેતા છે એટલે પરપોટા ના કહેવાય. એક ધોધ પડતો હોય કેટલા પરપોટા થાય હું પૂરે છીએ જે છીએ એ ક્રિએટ કર્યા ક્રિએટમાં પણ કોણે કર્યા ગોતાય ને અહીંયા ઉપરથી પડે છે ના નીચે થાય છે કોણે ક્રિએટ આવ્યો કોણ આવ્યો વચ્ચે ઓલી થાય દીધી સરક ફેરી દે સવારના હિસાબે મોટો થયો નાનો થયો કાંઈ રાઉન્ડ કેમ થયો કાંઈ એનો સ્વભાવ ના હિસાબે આ પ્રમ કેમ થયો સ્વભાવ થયો બીજું વાંકો થાય મોટો નાનો થાય અરે કેટલાક એક સેકન્ડ જોઈએ છે કેટલાક બે સેકન્ડ પેલા અસાઇનમેન્ટ સુધી પણ જોતા આપણે જો એકતા હોય તો આ બધી ગયો પર બોટો હવે આ નીકળી ગયો દાદા એવું કે છે પુષ્પાબેન તમે કહો દાદા આન્સર કરે પછી બીજા લોકો ક્વેશ્ચન પૂછે વચમાં પૂછે ને તો તો પુષ્પાબેન પૂછે છે દાદા કે આપણો આપણી પાસે તમે કહ્યું ને $60,000 હોય પણ $1,00,000 સોનું હોય તો ત્યાં ચિત જાય તો હવે એમાંથી ચિત કાઢી નાખે તો 60,000 ચિત પોઈન્ટ પહેરી જાય એમાંથી ચિત કાઢી મૂકો કાઢી નાખવાનું કે શું કાઢી નાખ્યું ને એક બે જગ્યાએ એટલે પછી આત્મા પહેરી ગઈ પછી પછી નહીં એક જગ્યા છે ને એ તો એવું છે ને એક માણસ કે છે 50-1 લાખ રૂપિયાના શરીર છે એ મને કહે છે મારો લોભ કાઢી આવ્યો કે ધર્મારામાં મેં આપ્યા 10,000 પણ મારો લોભ છે મારે 2 લાખ આપવા જોઈએ પણ મારાથી અપાતા નથી મારો ન્યાય કે છે આપવા જોઈએ કે મારે અપાતા નથી સર મેં એને અમુક પડી ગયું મારી પાસે 50 લાખ નથી તોય મેં 2 લાખ આપ્યા એમ તું મારી પાસે અત્યારે હાથ ઉપર 5 લાખ હતા એ બધું 2 લાખ મેં આપી દીધા અને હજુ આપી દેવા તૈયાર કરી શું થોડું મેન્ટેનન્સ પૂરતું છે ને અને બીજા આવશે તે આપી દઈશ એમ મળીને અત્યારે દીધા બીજા આવશે ત્યારે પાસે આવશે નથી એમ શું કરવાનું હાથ પર ના હોય તો ટિકિટ એટલે આપે ગાડીવાળો બરાબર તો ડિપોઝિટ બધી હોય રેલવેમાં 5 લાખ 50 લાખ વાળા માણસ હતા શું કહ્યું મારો લોક છૂટતો નથી કે થોડા વખત પછી કઈ ત્યારે શીખાડું છૂટતું મારે છોડાવવો નહીં પડે મારે છોડાય છૂટાયો નહીં તારો લોકો તારી જાતિ નહીં છૂટ્યો હું છોડાઈશ તો નહીં છૂટે એવો છે ત્યારે કીધું પછી બીજો ઉપાય જ ના રહ્યો મારે ના ઉપાય છે ને 15 લાખની ખોટા શિક્ષા તું છોડી દઈશું એવું આ પૈસા પૈસા મજા જ નથી કઈ એટલે કુદરત હું જોડાડે મારી સાડી કરી એના કરતા બહાર થઈ ગયું શું ખોટ હું કઉ છું કે સરપ્લસ ના હોય તો આપવાની તૈયારી અને પાછી એને કહું છું આપડે આખા એમાં કે જેને જરૂર હોય તો મને કહેવું ખરું શું કહું તમારી નેસેસિટી હોય તો મને કહેવી બિઝનેસની નેસેસિટી તે મને કહેતો શું કહું તો બિઝનેસ કેવો મેન્ટેનન્સ પૂરતો બિઝનેસ મૂડી પૂરતો નહીં તો મેન્ટેનન્સ પૂરતો બિઝનેસ હોય તો એમાં કંઈ હેલ્પ જોઈએ કહેવી હેલ્પ એટલે કેવી વ્યાજે એટલે તમને આપણે પણ આપણે તો વ્યાજે એવું આપે છે બધી બધી ભંડો જુદા જુદા છે એ આપતો પુત્ર બધું વ્યાજે આપે બધી ગાડી ચાલે ધંધા ચાલે અને કોઈને ફ્રી ઓફ ફ્રી ઓફ મદદ કરે આ અમે 10,000-12,000 આપે છે તે ફ્રી ઓફની મદદથી 10,000 જાય છે બે જ વાર આપવા પડ્યા એટલે ડાક્ટરે ખબર કરે કે ભાઈ 12,000 12,000 સીધા ફંડ ઊભું થઈ જવા પડ્યું પણ શરૂઆત એમ નહીં કરાય કારણ કે હગાવાળા થાય બહુ સારા માણસ બહુ સરસ એક માણસ પાસે ખૂબ પૈસો છે અને એ લોભી કહેવાય છે બીજો માણસ એવો છે ખૂબ પૈસો છે છતાં એ લોભ વાળો નથી કહેવાતો તો એ જરા દાખલા પણ સમજાવો ને હા આપણે ખૂબ બાર પવન વંશો જે કીધો હોય ખૂબ બાયણો તોડી નાખ્યો તો તો પછી બધા બાયણો બંધ કરે કે બાયણું ખુલ્લું રાખે ચાલે ઘરના બધા બાયણા બંધ કરી દેવાના કે બાયણું ખુલ્લું રાખે ચાલે શશિકાંતિ કહે બધા બંધ કરે તમે શું કહો છો ના એ ખુલ્લું બે ખુલ્લું રાખવાનું એટલે બે ખુલ્લા રાખવા એટલે એક માંથી હવા આવે ને બીજી વાર જતું રહે પાછું એવું કહે છે તમે કહ્યું ત્યાં શું ભૂલ છે એક બાજુ ખુલ્લી રાખેલી એટલે બીજી પહેર નહીં જેટલી ભરી ગઈ એટલે બીજી પહેર નહીં ગમે એટલું બનતો હોય તો અંદર પહેર લોભિયો છે તે બધી બાજુ બંધ કરી અને આળસની સાથે એટલું રાખે લોભિયો શું કરે બધી બાજુ આપવાનું બંધ અને આવકની એટલું સાધન ચાલુ કહેવાનું બંધ તો આ શું કહે છે દાદા $5 મને આવ્યો છે $5 હતા કે ફરી ફરી $1,00,000 પણ કહ્યું ત્યાં આંધળો કરે પાંચ લઈને આવ્યો તો લાખ હપાવવાનું કહ્યું છે પછી જતી આવ્યો થોડા ઘરમાં તો બીજાની તૈયારી કરી લાયા હતા શું લઈ શું ગયા લઈને શું આવ્યા હતા હાય હાય તો જોડે આવતી નથી કોઈ દાદા એટલે તમે બેવ બાયણા ખુલ્લા રાખવાનું કહ્યું ને પૈસા આવે ને આપવાના ખરા બેવ વેચી રાખવા થોડું થોડું બેવ બાયણા ખુલ્લા રાખવા આ તો વસંતદાર માણસ ઓછું પાછું એટલે બધું વેચી દાણા બાળા બધું ઓછું વેચી અને કપડા બોલો તો એ બધું લાફી ખાતા અને વરસાદ આવવાનું થયું હતા કે દાણ જ છે શું કે બીજું આવી તો દાણ છે ને થોડું રાખવું પડે એટલે આખું બધું શું કરી નાખ્યું શું કહેવા જતો આપણે વંટોડિયાની વાત સાચી હતી દાદા વંટોડિયાની વાત ચાલતી હતી અને એક બાણું ખુલ્લું રાખવાનું કે બેવ બાણા ખુલ્લા રાખવાના એની વાત ચાલતી હતી પછી બીજી વાત આચાર્ય બધી કરી હવે ત્યાં આગળ શું કરવું છે કે જમીન તો પોતાની છે વરસાદ વરવાનો છે આ ચાર માણ ઘઉં બતાવ્યો હોત અથવા નાખ્યા હોત કેટલા ઘણ આવે ચાલીસ માણ થાય ચાલીસ માણ ના એટલે ચાર માં કેટલાય માણ થાય એમ કે સિકાય નહીં હવે બધી ખોટ જાય છે ને પછી એ લાભ ના ઉઠાય એ બધું ખોટે જ જાય છે એટલે આ મૂડી પણ રાખવી જોઈએ શું કહેવાય એ લોભ કરાતી નથી. પોતાના કુતરા હોય તેને બધું સાધન બધું જાય. જે હેલ્પિંગ થતું હોય એનો અર્થ એવો નહીં કે બધો કાઢી નાખો, રવા દેજો. તાવ ના ચડે તો હજુ રવા દેજો. તાવ ચડે એકદમ બધું પાસે તાવ ચડી જાય. ના આપા એને ગમે શું કરીએ તોય ના આપે. એને પોતાને આપવું છે તોય ના આપે. પછી એનો ઉપાય એને કહી દીધું કે બરોબર નહીં આપું ચાલશે. શું કર્યું? કારણ કે નવું ક્યાંય જવાનું હોય, કોણે એનું પૂછાયું, એમ થાય ભોગી હોય એ આપણે કેમ કહી દઈએ? બરાબર. નાણું કમાનારનું પોતાનું હતું નથી. બધું જે વાપરે તેનું વાપરે તેનું નાણું, કમાયનું નાણું નહીં વાપરે એનું નાણું. દાદા જશિકાંતભાઈ પૂછે છે કે આપણે થોડા બીજ રાખી મૂકવાના, કે કેટલા રાખી મૂકવાના? દાદા તમે કહો છો ને કે આંધી આવવાની છે, તો એમાં કેટલા આપણે બીજ રાખી મૂકવા? સગવડ આપણી, હા કેટલું રાખી મૂકવી? હા સગવડ એ આપણું બિલ છે. બિલ ના બનતું હોય ને તો બધી રાખવી જોઈએ. બિલ ના માનતું હોય તો બધું રાખવી જોઈએ. ભય છૂટતો હોય તો થોડુંક જ નથી. અને ભય રહેતો જ ના રહે એટલે કાઢવાની જરૂરિયાત જ નથી. પણ યસ નો નો વાળી વાત છે. જો આમ થશે તો આખા રમ પડશે. અને આમ જવાનું અમે તમને દબાણ કરતા નથી. અમે તો તેર થાય નથી ગયા કઈ. જ્યારથી નાનો હાથમાં ચાલો છોડી દીધું ત્યાંથી હું ચેપ થાય કમ્પ્લીટ ચેપ થાય છે. એટલે તમને એવું નહીં કહેતા અમે. પણ નાનું રાખો, પણ નાના તો બોજો બહુ ના રાખો. બરાબર. દાદા અરે ખરું ખરું લોભ તો છે ને કરાર જેવો છે. ખાવાનું હજે ના મળે શું થઈ છે એ લોકો એ તો કરતા નથી વિચારે. એ તો મળે જ એનો અર્થ કે લોભ કોઈ જગ્યાએ કરવાની જરૂર નથી, ખાલી ખાવાનો જ લોભ કરવાની જરૂર છે. ઝીરો લોભ ની જરૂર નથી. હવે તમે શું કહેતા? દાદા રામભાઈ પૂછે છે, તમે કહો છો ને આંધી આવવાની છે, તો ભારે આંધી આવવાની છે. ભારે થી ભારે આવવાની. આ તે આંધી આવવાની છે તો આપણે ઇન્ડિયામાં થોડું નાવું મોકલી દેવું જોઈએ કે અહીંયા જ બધું રાખવું જોઈએ? જ્યાં સેફ સાઈડ હોય ત્યાં રાખો. ક્યાં સેફ સાઈડ એ કહેવાય? ઇન્ડિયામાં કે અહીંયા આગળ? તમારી દ્રષ્ટિથી સેફ સાઈડ ક્યાં છે? મારી બાલકી નથી. બેંક જેવું છે. હું નોંધ રાખું છું કે ભાઈ આના આટલા માટે મુખ્ય કિલો માં આવે ત્યારે પાછા આટલા રિફંડ રિફંડ કરવા. અને પાછળ વાર લઈ તો સિસ્ટમ કરેલી. ટેલિગ્રામ જતા રહે છે હારી બેન છે. તમને કેમ લાગે? બરાબર માલિકી નથી, માલકી અને તે સાઈડ આપણી જરૂરિયાત તો આપણે રાખી લીધી. બાકી વાંધી એટલે શું કે તે નાણું જતું રહેવાનું છે એવું કહું છું. એ તેની જે આ એ પ્રસિદ્ધ જતું રહેવાનું નરકીએ તો કે તો બેઠા જ મારી જશે. ભાડે રહી રાતે 7,000 રૂપિયા મહિને ભરવું. ભરવા બેઠા હોય બેંક નો ઇન્ટરેસ્ટ આવશે. આ બધી બેંકો માં તૂટી ગઈ તો શું બે બેંકો તૂટી જાય તો બીજી બધી બેંકો માં વિચારતો નથી તો મારી જગત ચાલે છે. ભારે દાદા સરસ ચાલે છે. નિર્બંધ છે તે જ્યાં સાયકલ રાખી અને 5 મિનિટ તો કદી મારા એરપોર્ટમાં અઢો પાસે થાય નહીં તો મને નાના બાબા જેવું લાગ્યા કરે. પછી કોઈ ક્રાઈ બોલાવીને પૂછે નહીં એટલે હું એ મને એ લિંકમાં પૂછે લિંક જાણતો ન કઈ ગામ જવાનું છે પણ મેં જાણતો એના હોય એની ખબર ના હોય એને શું કહેવાય તો જાણતો ના હોય એટલે પછી પેલો પૂછે નહી તો હું તો ક્યાં જતા જતા પત્રાય ને તમને કેમ એવું થાય? થાય બધું આમ મનમાં તો થાય ને કે હવે કેટલી વાર લાગતી કઈ જગા થશે કોઈ દાવડો વાળા આવે એવું સવાલ કે છે તમારે આવે તો કેમ ક્યાં કરે એને કદાચ એવું હોય તો સારું વાંધો જ નહીં. એ મુંબઈ જીતે અત્યારે મારે બોલવાનું ના હોય મૌ બોલું બોલું જેવું કરેલું હોય બધું બોલું લખ્યું છે કે જ્ઞાની તો નાના છોકરાની જેમ રડે. હા રડે હવ હા એ બાળક જ કેવાય. આ સમજણ સમજણ આખા જગત થી સમજણ લઈને પછી બાળક રૂપે રહ્યા છે. ત્રણ સમજણ વાળા બાળક આ બાળક જ છે. હા તેવું પડે સમજણ વાળા કેમ ના રડે દાદા? સમજણ વાળા તો ના રડવા જોઈએ. જ્ઞાની રડતા નથી. જ્ઞાની રડતા નથી બાળપણ ની ભેટ છે. અને ના રડે એ અહંકારી રડવાની જગ્યાએ ના રડે એ અહંકારી કહેવાય. કોણ કહેવાય? ભાઈ દાદા હેમાબેન પૂછે છે કે એમના ભાઈ ને ગોળી વાગી, બધા રડતા હતા ને હેમાબેન નતા રડતા, એ અહંકાર છે કે શું છે? કોને વાગી? હેમાબેન ના ભાઈ ને ફ્લોરિડામાં ગોળી વાગી હતી ને, અને મરી ગુજરી ગયા. તો તે વખતે હેમાબેન ને રડવું નતું આવતું, એ અહંકાર કહેવાય કે શું? એ આપણું જ્ઞાન છે ને, આપણું જ્ઞાન અને અહંકાર જે કેવું છે, જ્ઞાન ને અહંકાર રડવું ના આવે. તારે ક્યાં ક્યાં રડવું આવે છે? ક્યાં રડવું આવે છે? આપના વેરામાં રડવું આવે છે, બીજે બધે બીજે કોઈ જગ્યાએ નહીં. બીજું જરાક ઉકાઈ ગયેલા, બધા મારી પાસે કકડાવું તો હેડે રેડી, કકડાવું તો હલાવું તો રેડી પડે, જતા રહો તો રેડી પડે. કારણ કે ગમતું નથી દાદા, એ દાદા ને વેસ્ટ થયેલી કોઈ થી વેસ્ટ ના થાય, ભગવાન ને વેસ્ટ ના થાય, ભગવાન ગીરો મૂક્યા એવી. ભગવાન ની બેચાર રાધા હોય ને, એમને ગીરો મૂક્યા એ નહીં, ભગવાન એવું પછી મારી રાધા ગીરો મૂક્યા, ભગવાન એવું મૂક્યા. પણ મને વેસ્ટ થઈ ગયું, બહુ પુરુષારી છે, લોકોનું બહુ કલ્યાણ કરે, એને દેખે ત્યાં લોકો ખુશ થઈ ગયો, અને એ કે કામ કરો એટલે પેલા ભય આમ જાઓ દાદા પાસે આવે, એમાં તો બહુ ઉપકાર છે, ધર્મમાં મોટો ઉપકાર કરે, લોકોનું કલ્યાણ કરશે. હા તો આપડે કઈ રેલવે લાઈન પર, કઈ રેલવે લાઈન પર જતા રહ્યા બધા? લોભ ની વાતો ચાલતી હતી, તેને બધું કેમ ક્યાંય લાઈન કઈ જાણી પછી દાદા જ્ઞાની રડે કેમ, એની વાત ચાલતી હતી. જ્ઞાની બધું જ કરે, કારણ કે એના ધર્મ બધા નાણું કોને વાપર્યું હે? કમાઈ લાય કોઈ વાપર્યું નથી, બીજા લોકો વાપર્યું, અને કમેરાને કહે આ કહેવા દે ને, ત્યાં ગયો તો કાગળ છે કોને વાપર્યું, તો મનમાં ઘેર ખાવા તૈયાર થાય, કારણ મારું નામ આ ન વાપર્યું. આવું તો કોણ ખીલે છે ને કોણ ખાય છે એવું આ જગ્યા ઉત્તમ રસ્તો તમે પકડો, કે જે ખેડે વાય છે જાય, ખેડે ના જાય, અને મૂડી એ વધારી પાછી. બાળકો માટે કેટલું મૂકી જવું જોઈએ? બાળકો બાળકો ને પૂછે છે, બુરે બાળક શું કે બાળક ના કે છે કશું, બાળક સાચું કે છે, અને એની કોઈ જવાબદારી થઈ આપણી ભૂલ. બરાબર, હવે આપણે કહો કે મંદિર પેટે આપી દેવું હોય તો વસંતભાઈ એમ પૂછે છે, આપડે અહિયાં પેલી જે ટ્રસ્ટ મંદિર નું ટ્રસ્ટ કર્યું હોય ને, એમ કે ટ્રસ્ટ માં જો બધું મૂકી દે તો એ હોય કે ના હોય, તો પછી ગયા પછી બધું મંદિર માં જાય અત્યારે ધીમે ધીમે ધીમે બધું આપે, પછી બધું જાય મંદિર માં, તો એ વ્યવસ્થા સારી કે પછી છોકરાઓને માટે એમાંથી અડધું રાખી મૂકવું, શું કરવું? ના અત્યારે તો છોકરાઓ માટે રાખી જ કામ લેવું, કારણ કે છોકરાઓ માટે રાખીએ છીએ એટલે છોકરા માટે કઈ જાય, આપણી આપણી સેફ થઈ ગઈ ને, આપણે જઈએ તો હતી ને, પછી છોકરાઓ તો ના કહેતા હતા, એને કુદરત કહે છે કે તમે બધું વાપરી દો, આમ હું ના કહું તમે વાપરી ના દેશો બધું, આપણે આવે એમાંથી ના જઈએ, મૂડી વધતી જઈ જઈએ, કારણ કે મૂડી વધારી તમે એનો એનું જે આવે છે પાક તેમાં અડધો તો લખ્યો હતો અડધું પ્રંત, પછી દિવસું છે અને ત્યાં જેવું જરૂર છે, ચાલે ભાઈ આગળ મંદિર બંધ થાય એટલે આપણે પૈસે કોઈ જરૂર જ નથી, ત્યાં ક્યાં જવું છે કઈ બૂમ પાડી દાદા, મંદિર મંદિર માટે બધા પૈસા કલેક્ટ થઈ ગયા છે ને, બધી કોઈ ક્યાં છે ના કોઈ નહીં પ્રસંગ, તો ચાર પાંચ જણ તો આપણા ઇન્ડિયામાં કોઈ માણસ ને પાછું ના ના કહેવું પડે, પણ એમ ચાર પાંચ જણ માણસ ના કહેવું પેલા જીએ સાહેબ આલ્લા ખાતે બધું આ બિંગલો તમારું બધું જ તમારું, કારણ કે એક ઘણ વાર કોઈ આવતા મને સુખ જોયું નથી, ભરપટ સુખ જોઉં છું, દુઃખમાં અહીંયા દુઃખ આવે પડે છે સંજોગો દુઃખ ભાઈ ના તરફ થી બીજા તમારે તો આવું ભરપટ જુઓ, તમારે અમેરિકા આવવું પડશે એક મહિનો, એમ સર્ચ કરી છે બે જણ ને આપું છું કે આવી આપણે સર્ચ કરીને આવે કદા લાગશે મારી જોડે જવાની જરૂર પણ છતાં કઈ જગ્યા આવી જવા અહીં અમેરિકામાં એમની જયંતિ મંદિરમાં એટલે મંદિરમાં એટલે પેલા પુસ્તકો મંદિર નતું તે પુસ્તકો હતા, એ પુસ્તકમાં અપાતું નતું એનાથી આપે જીવ ચાલે નહીં, પછી શેર બજારમાં 70,000 ગયા ત્યાર પછી કહે છે કે આવો અમા જાય તેને કદાચ અમા જાય ધારું બરાબર રાજી કીધી ત્યાં હા ચાલ નહીં મારી છોકરી લઈ લીધા હા